શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 23 દક્ષ યજ્ઞ વિધ્વંસ. ઋષિઓએ કહ્યું, હે બ્રહ્મન, વૈવસ્વત મન્વંતરમાં પ્રજેતાઓના પુત્ર પ્રજાપતિ દક્ષનો અશ્વમેઘ યજ્ઞ કઈ રીતે નષ્ટ થયો? બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, મહાદેવજીએ સતી દેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી જે રીતે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો તેનું વર્ણન કરું છું. પૂર્વ સમયની વાત છે. મહાદેવજી મેરુગીરીના જ્યોતિસ્થળ નામના શિખર પર જે સર્વ પ્રકારના રત્નોથી વિભૂષિત અને પર્યકની જેમ પ્રસરેલો હતો, વિરાજમાન હતા. ગિરિરાજ, કુમારી પાર્વતી સદા તેમની બાજુમાં બેઠા રહેતા હતા. આદિત્ય, વસુ, અશ્વિની કુમાર, ગુહ્યકો સહિત કુબેર, મહામુનિ, શુક્રાચાર્ય તથા સનતકુમાર વગેરે મહર્ષિ તેમની સેવામાં રહેતા હતા. અત્યંત ભયંકર રાક્ષસ અને મહાબળી પિશાચો, જે અનેક રૂપ ધારણ કરનારા તથા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ હતા, તે બધા ભગવાન શિવની સમીપ રહેતા હતા. ભગવાનના પાર્ષદ પણ ત્યાં રહેતા હતા. તે બધા અગ્નિ જેવા તેજસ્વી જણાતા હતા. મહાદેવજીની ઈચ્છાથી નંદીશ્વર પણ ત્યાં ઉભા રહેતા હતા. નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી મૂર્તિમાન થઈને તેમની સેવામાં સંલગ્ન રહેતા હતા. આ પ્રમાણે પરમ સૌભાગ્યશાળી દેવર્ષિઓ અને દેવતાઓ વડે પૂજિત ભગવાન શંકર ત્યાં સદા નિવાસ કરવા લાગ્યા. થોડા સમય બાદ પ્રજાપતિ દક્ષે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ કરવાની તૈયારી કરી. તેમના તે યજ્ઞમાં ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ આવવા લાગ્યા. તે બધા અગ્નિ જેવા તેજસ્વી દેવતાઓ દક્ષના અનુરોધથી સુંદર વિમાનોમાં બેસીને ગંગા દ્વાર પર ગયા. પૃથ્વી, આકાશ તથા સ્વર્ગલોકમાં રહેનારા બધા દેવતા પ્રજાપતિ દક્ષની આગળ હાથ જોડીને ઉપસ્થિત થયા. આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય તથા મરુદગણ આ બધા યજ્ઞમાં ભાગ લેવા માટે ભગવાન વિષ્ણુની સાથે ત્યાં પધાર્યા હતા. ઉષ્મપ, ધુમપ, આજ્યપ તથા સોમપ નામના દેવતા પણ અશ્વિની કુમારોની સાથે ત્યાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત અનેક પ્રાણીઓનો સમુદાય ત્યાં એકત્રિત થયો હતો. જરાયુજ, અંડજ, સ્વેદજ તથા ઉદ્ભિજ પણ તે યજ્ઞમાં સામેલ થયા હતા. દેવતાઓ પોતાની પત્નીઓ તથા મહર્ષિઓની સાથે ત્યાં પધાર્યા હતા. દેવતાઓને ત્યાં જતા જોઈને પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું, ભગવાન, આ ઇન્દ્ર વગેરે દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે? મહાદેવજી બોલ્યા, મહાભાગા, પ્રજાપતિ દક્ષ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે. ત્યાં બધા દેવતાઓ જઈ રહ્યા છે. દેવીએ પૂછ્યું, મહાભાગ, તમે તે યજ્ઞમાં કેમ જતા નથી? એવી કઈ અડચણ છે જેથી તમે ત્યાં જતા નથી? મહાદેવજી બોલ્યા, મહાભાગા, દેવતાઓએ જ આ બધું કર્યું છે. તેમણે કોઈ પણ યજ્ઞમાં મારો ભાગ રાખ્યો નથી. અગાઉથી જે નિયમ ચાલ્યો આવે છે તે પ્રમાણે આપણે ચાલવું જોઈએ. ઉમાએ કહ્યું, હે ભગવાન, તમે સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છો. તમારો પ્રભાવ સૌથી વિશેષ છે. તમે પોતાના તેજ, યશ અને શ્રી દ્વારા અજય અને દુર્ધર્ષ અનુલંઘનીય છો. દુર્ધર્ષ એટલે કે અનુલંઘનીય છું. હે મહાભાગ, યજ્ઞમાં તમારા ભાગનો જે નિષેધ છે તેનાથી મને બહુ દુઃખ થયું છે. મારું શરીર કંપી રહ્યું છે. મહાદેવજી બોલ્યા, દેવી, શું તમે મને નથી જાણતા? આજે તમને જે મોહ થયો છે તેનાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સહિત આખું ત્રિલોક નષ્ટ થઈ શકે છે. યજ્ઞનો સ્વામી હું જ છું. મારી જ સૌ લોકો નિરંતર સ્તુતિ કરે છે. મહારાજ સંતોષ માટે બધા રથંતર સામનું ગાન કરે છે. બ્રાહ્મણો વેદ મંત્રોથી મારું જ યજન કરે છે તથા અર્ધવયુઓ યજ્ઞમાં મહારાજ માટે ભાગોની કલ્પના કરે છે. પ્રાણ સમાન પ્રિયતમા પત્ની નામ કહીને ભગવાન શંકરે પોતાના મુખમાંથી ક્રોધાગ્નિ જનિત એક મહાભૂતને ઉત્પન્ન કર્યો. પછી તેને કહ્યું, તમારી આજ્ઞાથી દક્ષના યજ્ઞમાં જા અને તેનો શીઘ્ર વિનાશ કર. પછી તેણે રુદ્રની આજ્ઞાથી સિંહનો વેશ ધારણ કરીને દક્ષના યજ્ઞનો વિનાશ કરી નાખ્યો. તેણે પોતાના કર્મના સાક્ષી બનાવવા માટે અત્યંત ભયંકર ભદ્રકાળીને પણ સાથે લીધા. ભગવાનનો તે ક્રોધ વીરભદ્રના નામે વિખ્યાત થયો, જે સ્મશાન ભૂમિમાં નિવાસ કરે છે. તેણે પાર્વતી દેવીના ખેદનું નિવારણ કર્યું હતું. વીરભદ્રે પોતાના રોમ કૂપોથી અનેક રુદ્રગણ ઉત્પન્ન કર્યા, જે રુદ્ર જેવા જ પરાક્રમી હતા. તે બધા સેંકડો અને હજારોની સંખ્યામાં તે યજ્ઞ મંડપમાં ગયા. તેમના કલબલાટથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. અગ્નિ અને સૂર્યનો પ્રકાશ ઝાંખો પડી ગયો. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. તે સમયે તે બધા રુદ્રગણ યજ્ઞ મંડપમાં આગ ઝાંપવા લાગ્યા. કોઈએ યુપને તોડી નાખ્યો, કોઈએ સિંહનાદ કરતા હતા, કોઈ સિંહનાદ કરતા હતા અને કેટલાક વાયુ વેગે ત્યાં દોડતા હતા. યજ્ઞ પાત્ર તૂટી ગયા, ત્યાંનો મંડપ પડી ગયો. એવું લાગતું હતું જાણે આકાશના તારા તૂટીને પડી રહ્યા છે. કોઈ યજ્ઞમાં મૂકેલા ભોજ્ય પદાર્થોને ખાતા હતા અને બધી બાજુ લોકોને ડરાવતા ફરતા હતા. કેટલાય પર્વતાકાર ભૂત દેવાંગનાઓને ઉપાડીને ફેંકી દેતા હતા. આવા ગણોની સાથે પ્રતાપી વીરભદ્ર ત્યાં જઈને દેવતાઓ દ્વારા સુરક્ષિત યજ્ઞને ભદ્રકાળીની સામે જ ભસ્મ કરી નાખ્યો. અન્ય રુદ્રગણ લોકોને ભયભીત કરનારી ગર્જનાઓ કરતા હતા. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ અને પ્રજાપતિ દક્ષે હાથ જોડીને પૂછ્યું, જણાવો કે તમે કોણ છો? વીરભદ્રે કહ્યું, હું ન દેવતા છું, ન દૈત્ય છું, ન આ યજ્ઞમાં ભોજન કરવા આવ્યો છું, કે ન આ યજ્ઞને જોવા માટે હું આવ્યો છું. હું આ યજ્ઞનો વિધ્વંસ કરવા માટે આવ્યો છું. મારું નામ વીરભદ્ર છે. હું રુદ્રના ક્રોધમાંથી પ્રગટ થયો છું. આ ભદ્રકાળી છે. એમનો પ્રાદુર્ભાવ સતીના ક્રોધથી થયો છે. એ દેવાધિદેવ મહાદેવજીની આજ્ઞાથી અહીં આવ્યા છે. રાજેન્દ્ર, તમે દેવાધિદેવ ઉમાપતિના શરણમાં જાઓ. તેમનો ક્રોધ પણ વરદાન જેવો છે. ત્યારે પ્રજાપતિ દક્ષ મનોમન ભગવાન શંકરના શરણે ગયા. તેમણે પ્રાણ અને અપાનને હૃદયમાં રોકીને યત્નપૂર્વક તેમનું ધ્યાન કર્યું. ત્યારે ભગવાન શંકર પ્રગટ થયા અને તેમણે મલકાઈને પૂછ્યું, કહો તમારું કયું કાર્ય સિદ્ધ કરવું? ત્યારે દક્ષે હાથ જોડીને કહ્યું, ભગવાન, જો તમે મારા પર પ્રસન્ન છો અથવા જો હું આપનો પ્રિય અને કૃપાપાત્ર હોઉં તો મને એ વરદાન આપો કે જે પણ ભોજન સામગ્રી અહીં નષ્ટ કરી દેવામાં આવી છે, યજ્ઞનો સામાન તોડી ફોડીને ફેંકી દેવામાં આવ્યો છે, ઘણા દિવસના પ્રયત્ન દ્વારા જેનો સંચય કર્યો હતો, હે મહેશ્વર, આપની કૃપાથી તે બધો વ્યર્થ ન જાય. બ્રહ્માજીએ કહ્યું. ભગવાન શંકરે તથાસ્તુ કહી દક્ષની કામના પૂરી કરી. પ્રજાપતિ દક્ષે ભગવાન પાસેથી વરદાન મેળવીને પૃથ્વી પર ઘૂંટણો ટેકવીને ભગવાન શિવની સ્તુતિ આરંભી. અધ્યાય 23 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.